वाल्मीकि रामायण किष्किंधा कांड पांचवो सर्ग। श्रीराम अने सुग्रीवनी मैत्री तथा श्रीराम द्वारा वालीवधनी प्रतिज्ञा। श्रीराम अने लक्ष्मण ने ऋष्यमुख पर्वत पर सुग्रीवना निवास स्थान में बेसाड़ीने हनुमानजी त्यांथी मलय पर्वत पर गया, जे ऋष्यमुखनु ज एक शिखर हतुं। अने त्यां जईने वानरराज सुग्रीव ने ए बने रघुवंशी वीरोनो परिचय आपता आम बोलिया। महाप्राज्ञ, जेमनु पराक्रम अत्यंत दृढ़ अने अमोघ छे, एवा श्री रामचंद्र जी पोताना भाई लक्ष्मण साथे अहीं पधार्या छे। आ श्रीरामनो जन्म ईश्वाकु कुळमां थयो छे। ए अमारा दशरथना पुत्र छे अने स्वधर्म पालन करवामां जग प्रसिद्ध छे। पोताना पिताने आज्ञानुं पालन करवा माटे आ वनमां एमनुं आगमन थयुं छे। जेमणे राजसूय अने अश्वमेघ यज्ञनुं अनुष्ठान करीने अग्निदेवने तृप्त कर्या हता, ब्राह्मणोने विपुल मात्रामां दक्षिणाओ आपी हती अने लाखो गायनुं दान कर्युं हतुं, जेमणे सत्य भाषण रूपी तप द्वारा पृथ्वीनु पालन कर्युं हतुं, एज महाराज दशरथना पुत्र एवा श्रीराम पिता द्वारा एमनी पत्नी कैकेयीने आपेला वरदाननुं पालन करवा माटे आ वनमां आव्या छे। महात्मा श्रीराम मुनिओनी जेम नियमनुं पालन करता रहीने दंडकारण्यमां निवास करता हता। एक दिवस रावणे आवीने सुना आश्रममांथी आमनी पत्नी सीतानुं हरण करी लीधुं। एमने शोधवा तमारी सहायता लेवा माटे आ तमारे शरणे आव्या छे। आ बन्ने भाई श्रीराम अने लक्ष्मण तमारी साथे मित्रता करवा इच्छे छे। तमे सामे जईने एमने अपनावो अने एमनो यथायोग्य सत्कार करो, केम के ए बन्ने वीर आपणा माटे परम पूजनीय छे। हनुमानजीनी आ वात सांभळीने वानरराज सुग्रीव स्वेच्छापूर्वक अति सुंदर रूप धारण करीने श्री रघुनाथजी पासे आव्या अने प्रेमथी बोल्या। प्रभु, तमे धर्मना विषयमां सारी पेठे सुशिक्षित परम तपस्वी अने सौना पर दया करनारा छो। पवनकुमार हनुमानजीए मारी समक्ष तमारा यथार्थ गुणोनुं वर्णन कर्युं छे। भगवान, हूँ वानर छू अने तमे नर, मारी साथे तमे जे मित्रता करवा इच्छो छो एमां मारो ज सत्कार छे अने मने ज श्रेष्ठ लाभ प्राप्त थई रह्यो छे। जो तमने मारी मित्रता गमती होय तो मारो आ हाथ लंबावेलो छे, तमे एने पोताना हाथमां लई लो अने परस्पर मित्रतानो अतूट संबंध जळवाई रहे एना माटे स्थिर मर्यादा स्थापित करी दो। सुग्रीवना सुंदर वचनों सांभळीने भगवान श्रीरामनु मन प्रसन्न थई गयुं। एमणे पोताना हाथथी एमनो हाथ पकड़ीने दबाव्यो अने सौहार्दना आश्रय लईने अत्यंत हर्ष साथे शोक पीड़ित सुग्रीवने छातीए लगाड़ी दीधा। सुग्रीवनी पासे जता पहेला हनुमानजीए फरी भिक्षुरूप धारण करी लीधुं हतुं। श्रीराम सुग्रीवनी मैत्रीना समये शत्रुदमन हनुमानजीए भिक्षुरूपने त्यागीने पोतानुं मूळ रूप धारण करी लीधुं अने बे लाकड़ानुं मंथन करीने अग्नि प्रकट कर्यो। त्यार पछी ए अग्निने प्रज्वलित करीने एमणे फूलोथी अग्निदेवनुं सादर पूजन कर्युं। पछी एकाग्र चित्ते श्रीराम अने सुग्रीवनी वच्चे साक्षी रूपे ए अग्निने प्रसन्नतापूर्वक स्थापित करी दीधो। त्यार पछी सुग्रीव अने श्रीरामे अग्निनी प्रदक्षिणा करी अने बन्ने एकबीजाना मित्र बनी गया। आनाथी ए वानरराज तथा रघुनाथजी बन्नेना हृदयमां अत्यंत प्रसन्नता थई। તેઓ એકબીજાની સામે જોઈને તૃપ્ત થતા ન હતા. તે વખતે સુગ્રીવે શ્રીરામચંદ્રજીને પ્રસન્નતાપૂર્વક કહ્યું, તમે મારા મિત્રો છો, આજથી આપણા બંનેનું દુઃખ અને સુખ એક છે. આમ કહીને સુગ્રીવે ખૂબ પાંદડા અને ફૂલોથી ભરેલી સાલ વૃક્ષની એક ડાળ તોડી અને એ પાથરીને શ્રીરામચંદ્રજી સાથે એના પર બેઠા. ત્યાર પછી પવનપુત્ર હનુમાનજીએ અત્યંત પ્રસન્ન થઈને ચંદન વૃક્ષની એક ડાળ કે જેમાં ઘણા પુષ્પો ખીલેલા હતા તોડીને લક્ષ્મણને બેસવા માટે આપી. ત્યાર પછી હર્ષે ભરાયેલા અને જેમના નેત્ર હર્ષથી ખીલી ઉઠ્યા હતા એવા સુગ્રીવે ભગવાન શ્રીરામને કોમળ અને મધુર વાણીમાં કહ્યું, શ્રીરામ, મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે અને ભયથી દુઃખી થઈને અહીં વિચરું છું. મારી પત્ની પણ મારી પાસેથી છીનવી લેવામાં આવી. મેં ત્રસ્ત થઈને વનમાં દુર્ગમ પર્વતનો આશ્રય લીધો છે. રઘુનંદન, મારા મોટાભાઈ વાલીએ મને ઘરમાંથી કાઢી મૂક્યો અને મારી સાથે વેર બાંધી લીધું છે. એના ત્રાસ અને ભયથી દુઃખી મનનો થઈને હું આ વનમાં રહું છું. મહાભાગ, વાલીના ભયથી દુઃખી એવા મુજ સેવકને તમે અભયદાન આપો. કાકુત્સ્થ, તમારે એવું કરવું જોઈએ જેથી મને કોઈ જાતનો ભય રહે નહીં. સુગ્રીવ નામ કહેવાથી ધર્મના જ્ઞાતા ધર્મવત્સલ કુકુત્સ કુલભૂષણ તેજસ્વી શ્રીરામે જાણે હસતા હોય એ રીતે સુગ્રીવને આમ જવાબ આપ્યો, મહાકપિ, મને ખબર છે કે મિત્ર ઉપકાર રૂપી ફળ આપનાર છે. હું તમારી પત્નીનું અપહરણ કરનાર વાલીનો વધ કરીશ. મારા ભાથામાં સંગૃહિત થયેલા આ સૂર્ય જેવા તેજસ્વી બાણ અમોઘ છે. એ લક્ષ્યને સાધનારા છે, એ અત્યંત વેગીલા છે. કંક પક્ષીની પાંખોથી એ આચ્છાદિત છે. એમના અગ્રભાગ બહુ તીક્ષ્ણ છે અને ગાંઠો પણ સીધી છે. આ છંછાડેલા સર્પની જેમ છૂટે છે અને ઇન્દ્રના વજ્રની જેમ ભયંકર ઘા કરે છે. એ દુરાચારી વાલી પર મારા બાણ અવશ્ય છૂટશે. આજે જોજો, હું મારા વિષધર સર્પો જેવા તીક્ષ્ણ બાણોથી મારીને વાલીને તરત ધરતી પર પાડી દઈશ. એ ઇન્દ્રના વજ્રથી ક્ષત વિક્ષત થઈને પડી ભાંગેલા પર્વત જેવો દેખાશે. પોતાના માટે પરમ હિતકર એવા શ્રી રઘુનાથજીના વચન સાંભળીને સુગ્રીવને ભારે પ્રસન્નતા થઈ. તેઓ મધુર વાણીમાં બોલ્યા, વીર પુરુષસિંહ, હું તમારી કૃપાથી મારી પ્રિય પત્ની તથા રાજ્યને પ્રાપ્ત કરી શકું એવો પ્રયત્ન કરો. નરદેવ, મારો મોટો ભાઈ વેરી થઈ ગયો છે, તમે એવી વ્યવસ્થા કરી આપો કે એ પાછો મને મારી ન શકે. સુગ્રીવ અને શ્રીરામની પ્રેમપૂર્ણ મૈત્રીના પ્રસંગમાં સીતાના પ્રફુલ્લ કમળ જેવા, કપિરાજ વાલીના સોના જેવા અને નિશાચરોના પ્રજ્વલિત અગ્નિ જેવા ડાબા નેત્રો એક સાથે ફરકવા લાગ્યા. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં પાંચમો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.